श्री पद्म पुराण उत्तरखंड अध्याय 36। गंगा जी नो महिमा, वैष्णव पुरुषों ना लक्षण तथा श्री विष्णु प्रतिमा ना पूजन नु महात्म्य। पार्वती बोलिया, हे महामते, श्री गंगा जी ना महात्म्य नु फरी वर्णन करो, जेने सांभळी ने बधा मुनियो संसार तरफ थी विरक्त थई जाय छे। श्री महादेव जी ए कह्यु, हे देवी, બુદ્ધિમાં બૃહસ્પતિ અને પરાક્રમમાં ઇન્દ્ર જેવા ભીષ્મજી જ્યારે બાણસૈયા પર શયન કરી રહ્યા હતા, તે સમયે તેમની પાસે અત્રિ, વશિષ્ઠ, ભૃગુ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, અંગિરા, ગૌતમ, અગસ્ત્ય અને સુમતિ વગેરે ઋષિઓ આવ્યા. તે સમયે ધર્મપુત્ર યુધિષ્ઠિર પોતાના ભાઈઓ સાથે ત્યાં જ મોજુદ હતા. તેમણે તે પરમ તેજસ્વી જગત પૂજ્ય ઋષિઓને પ્રણામ કરીને વિધિપૂર્વક તેમનું પૂજન કર્યું. પૂજા ગ્રહણ કરીને તે તપોધન મહાત્મા જ્યારે સુખપૂર્વક આસન પર બેસી ગયા ત્યારે યુધિષ્ઠિરે ભીષ્મજીને પ્રણામ કરીને આ પ્રમાણે પૂછ્યું, હે પિતામહ, ધર્માર્થી પુરુષોને માટે નિત્ય સેવન કરવા યોગ્ય પરમ પુણ્યશાળી દેશ, પર્વત અને આશ્રમ ક્યાં ક્યાં છે? ભીષ્મજીએ કહ્યું, હે યુધિષ્ઠિર, આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ કહેવામાં આવે છે, જેમાં શીલ અને ઉચ્ચ વૃત્તિ દ્વારા નિર્વાહ કરનારા બ્રાહ્મણને કોઈ સિદ્ધ પુરુષની સાથે થયેલા સંવાદનું વર્ણન છે. કોઈ સિદ્ધ પુરુષ સંપૂર્ણ પૃથ્વીની પરિક્રમા કરીને કોઈ ઉચ્ચ વૃત્તિવાળા મહાત્માને ઘેર ગયા. તેઓ આત્મવિદ્યાના તત્વજ્ઞ, સદા પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખનારા, રાગ દ્વેષ રહિત, જ્ઞાન કર્મમાં કુશળ, વૈષ્ણવોમાં શ્રેષ્ઠ, વૈષ્ણવ ધર્મના પાલનમાં તત્પર, વૈષ્ણવની નિંદાથી દૂર રહેવાવાળા, યોગાભ્યાસી, ત્રિકાળ પૂજાના તત્વજ્ઞ, વેદ વિદ્યામાં નિપુણ, ધર્માધર્મનો વિચાર કરવાવાળા, નિત્ય નિયમપૂર્વક વેદ પાઠ કરવાવાળા અને સદા અતિથિ પૂજામાં તત્પર રહેનારા હતા. સિદ્ધ પુરુષોને આવેલા જોઈને ગૃહસ્થે તેમનો વિધિપૂર્વક આતિથ્ય સત્કાર કર્યો. ત્યાર પછી તેમને પૂછ્યું, હે દ્વિજવર, ક્યાં ક્યાં દેશ, પર્વત અને આશ્રમ પવિત્ર છે, મને પ્રેમપૂર્વક કહેવાની કૃપા કરો. સિદ્ધ પુરુષે કહ્યું, હે બ્રહ્મન, જેમની વચ્ચે નદીઓમાં શ્રેષ્ઠ ત્રિપથગાત ગંગાજી સદા વહેતા રહે છે, તે જ દેશ, તે જ પર્વત અને તે જ આશ્રમ પરમ પવિત્ર છે. જીવ ગંગાજીનું સેવન કરીને જે ગતિને પ્રાપ્ત કરે છે તેને તપસ્યા, બ્રહ્મચર્ય, યજ્ઞ અથવા ત્યાગથી પણ પામી શકતો નથી. તપસા બ્રહ્મચર્યેણ યજ્ઞ ત્યાગેન વા પુનઃ ગતિમ તામ ન લભેજ જંતુ ગંગા સંસેવ્યા લભેત. 82માં શ્લોકનો 24મો અધ્યાય. પોતાના મનને સંશયમાં રાખનારા પુરુષોને ગંગાજીના જળમાં સ્નાન કરવાથી જે સંતોષ થાય છે તે 100 યજ્ઞોના અનુષ્ઠાનથી પણ થતો નથી. જેમ સૂર્ય ઉદયકાળમાં તીવ્ર અંધકારનો નાશ કરીને તેજથી પ્રકાશિત થઈ જાય છે, તે જ પ્રમાણે ગંગાજીના જળમાં ડૂબકી મારનાર મનુષ્ય પાપોનો નાશ કરીને પુણ્યથી પ્રકાશિત થવા લાગે છે. હે વિપ્ર, જેમ અગ્નિનો સ્પર્શ થતા રૂનો ઢગલો બળી જાય છે, તે જ પ્રમાણે ગંગા સ્નાન મનુષ્યના તમામ પાપોને નષ્ટ કરી દે છે. અપહૃત્ય તમસ તીવ્રમ યથા ભાત્યુદયે રવિહી તથા પ્રહત્ય પાપમાનમ ભાતિ ગંગા જલા પ્લુતઃ અગ્નિમ પ્રાપ્ય યથા વિપ્ર તુલરાશિર વિનશ્યતિ તથા ગંગા વહા ગાવ્ય ગાહશ્ચ સર્વ પાપમ વ્યપોહતિ. 82મા અધ્યાયના 26-27 શ્લોક સંખ્યા. જે મનુષ્ય સૂર્યના કિરણોથી તપેલા ગંગાજળનું પાન કરે છે તે બધા રોગોથી મુક્ત થઈ જાય છે. જે પુરુષ એક પગ પર ઊભો રહીને 1000 ચાંદ્રાયણ વ્રતોનું અનુષ્ઠાન કરે છે અને જે ગંગાજીના જળમાં ડૂબકી મારે છે, આ બંનેમાં ડૂબકી મારનાર મનુષ્ય જ શ્રેષ્ઠ છે. જે 10000 વર્ષો સુધી ઊંધા માથે લટકતો રહે છે તેના કરતા પણ તે જ મનુષ્ય શ્રેષ્ઠ છે. જે 1 મહિનો પણ ગંગાજળનું સેવન કરી લે છે, હે નરશ્રેષ્ઠ, ગંગાજીમાં સ્નાન કરીને મનુષ્ય દેહ ત્યાગ પછી તરત વૈકુંઠમાં જાય છે. જે 100 યોજન દૂરથી પણ ગંગા ગંગાનું ઉચ્ચારણ કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુ લોકમાં ચાલ્યો જાય છે. गंगा गंगेति यो ब्रूयाद योजना नाम सतेरपि मुच्यते सर्व पापेभ्यो विष्णु लोकम स गच्छति। 82 अध्याय 34 થી 35 શ્લોક સંખ્યા। બ્રહ્મહત્યા ગોઘાતી શરાબી અને બાળ હત્યા કરનાર મનુષ્ય પણ ગંગાજીમાં સ્નાન કરીને બધા પાપોથી છૂટી જાય છે અને તત્કાળ દેવલોકમાં ચાલ્યો જાય છે। માધવ અને અક્ષય વટના દર્શન અને ત્રિવેણીમાં સ્નાન કરનાર પુરુષ વૈકુંઠમાં જાય છે। જેમ સૂર્ય ઉદય થતા અંધકારનો નાશ થઈ જાય છે તે જ પ્રમાણે ગંગામાં સ્નાન કરવા માત્રથી મનુષ્યના સર્વ પાપ નાશ પામે છે। ગંગા દ્વાર, કુશાવર્ત, બિલ્વક, નીલ પર્વત તથા કનખલ તીર્થમાં સ્નાન કરવાથી મનુષ્યનો પુનર્જન્મ થતો નથી। ગંગા દ્વારે, કુશાવર્તે, બિલ્વકે, નીલ પર્વતે, સ્નાત્વા કનખલે તીર્થે પુનર્જન્મ ન વિદ્યતે। 82 અધ્યાય 38-39 શ્લોક સંખ્યા। ભીષ્મજી કહે છે, આવું સમજીને મનુષ્ય વારંવાર ગંગા સ્નાન કરવું જોઈએ। હે રાજન, ત્યાં સ્નાન કરવા માત્રથી મનુષ્ય પાપ મુક્ત થઈ જાય છે। જેમ દેવતામાં વિષ્ણુ, યજ્ઞોમાં અશ્વમેઘ અને બધા વૃક્ષોમાં પીપળો શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે નદીઓમાં ભાગીરથી ગંગા સદા શ્રેષ્ઠ માનવામાં આવે છે। પાર્વતીએ પૂછ્યું, હે વિશ્વેશ્વર, વૈષ્ણવના લક્ષણ કેવા હોય છે તથા તેમનો મહિમા કેવો છે? હે પ્રભુ, આ મને કહેવાની કૃપા કરો। મહાદેવજી બોલ્યા, હે દેવ, ભક્ત પુરુષ ભગવાન વિષ્ણુનો જ છે તેથી તેને વૈષ્ણવ કહે છે। જે સોચ, સત્ય અને ક્ષમાથી યુક્ત હોય, રાગ દ્વેષથી દૂર રહેતો હોય, વેદ વિદ્યાના વિચારનો જ્ઞાતા હોય, નિત્ય અગ્નિહોત્ર અને અતિથિઓનો સત્કાર કરતો હોય તથા પિતા માતાનો ભક્ત હોય તે વૈષ્ણવ કહેવાય છે। જે કંઠમાં માળા ધારણ કરીને મુખ્યથી સદા શ્રી રામ નામનું ઉચ્ચારણ કરે છે, ભક્તિપૂર્વક ભગવાનની લીલાઓનું ગાન કરે છે, પુરાણોના સ્વાધ્યાયમાં લાગ્યો રહે છે અને સદા યજ્ઞ કર્યા કરે છે, તે મનુષ્યને વૈષ્ણવ જાણવો જોઈએ। તે બધા ધર્મોમાં સન્માનિત થાય છે। જે પાપાચારી લોકો આવા વૈષ્ણવની નિંદા કરે છે તેઓ મર્યા પછી વારંવાર નીચ યોનિમાં પડે છે। જે દ્વિજ ધાતુ અથવા માટીની બનેલી ચતુર્ભુજ શોભામયી ગોપાલની મૂર્તિનું સદા પૂજન કરે છે તેઓ પુણ્યના ભાગી છે। જે બ્રાહ્મણ પથ્થરની બનેલી પરમ સુંદર રૂપવાળી શ્રી કૃષ્ણની પ્રતિમાનું પૂજન કરે છે તે પુણ્ય સ્વરૂપ છે। જ્યાં શાલિગ્રામ શિલા તથા દ્વારકાની ગોમતી ચક્રાંકિત શિલા હોય અને તે બંનેનું પૂજન કરવામાં આવતું હોય ત્યાં નિસંદેહ મુક્તિ સ્થિત છે। ત્યાં જો મંત્ર દ્વારા મૂર્તિની સ્થાપના કરીને પૂજન કરવામાં આવે તો તે પૂજન કોટીગણું અધિક પુણ્ય આપનારું તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રદાન કરનારું હોય છે। ત્યાં ભગવાન જનાર્દનની નવધા ભક્તિ કરવી જોઈએ। ભક્ત પુરુષોએ મૂર્તિમાં ભગવાનનું ધ્યાન અને પૂજન કરવું જોઈએ। સંભવ થાય તો ભગવાનની મૂર્તિની રાજોચિત ઉપચારોથી પૂજા કરવી તથા તે મૂર્તિમાં દિનજનો અને અનાથોને એકમાત્ર શરણ આપનારા, સંપૂર્ણ લોકોના હિતકારી અને મોટા મોટા પાતકોનો નાશ કરનારા સર્વાત્મા ભગવાન અધોક્ષજનું નિત્ય નિરંતર સ્મરણ કરવું જોઈએ। જે મૂર્તિના સંબંધમાં આ ગોપાલ છે, આજ સાક્ષાત શ્રી કૃષ્ણ છે, આજ શ્રી રામચંદ્રજી છે, આમ કહે છે અને તેવા જ ભાવથી વિધિપૂર્વક પૂજા કરે છે, તે વાસ્તવમાં ભગવાનનો ભક્ત છે। શ્રેષ્ઠ વૈષ્ણવ દ્વિજોએ પરમ ભક્તિ સાથે સોના, ચાંદી અથવા પિત્તળની વિષ્ણુ પ્રતિમાનું નિર્માણ કરવું જોઈએ, જેના ચાર હાથ, બે નેત્ર, હાથોમાં શંખ, ચક્ર અને ગદા, શરીર પર પિત્ત વસ્ત્ર, ગળામાં વનમાળા, કાનોમાં વૈદુર્યમણીના કુંડળ, મસ્તક પર મુગટ અને વૃક્ષસ્થળમાં કૌસ્તુભ મણીનો દિવ્ય પ્રકાશ હોય। પ્રતિમા ભારે અને શોભા સંપન્ન હોવી જોઈએ। પછી વેદ શાસ્ત્રોના મંત્રો દ્વારા વિશેષ સમારોહ પૂર્વક તેની સ્થાપના કરાવીને પછી શાસ્ત્ર અનુસાર ષોડોપચારના મંત્રો વગેરે દ્વારા વિધિપૂર્વક તેની પૂજા કરવી જોઈએ। જગતના સ્વામી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સંપૂર્ણ દેવતાઓની પૂજા થઈ જાય છે। તેથી આ પ્રમાણે આદિ અંત રહિત શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન શ્રી હરિનું પૂજન કરવું જોઈએ। તેઓ સર્વે ઈશ્વર પુણ્ય સ્વરૂપ વૈષ્ણવને બધું જ આપે છે। જે ભગવાન શિવની પૂજા નથી કરતો અને વૈષ્ણવની નિંદા કરે છે તે અવશ્ય રોરવ નરકમાં પડે છે। હું જ વિષ્ણુ છું અને હું જ પિતામહ બ્રહ્મા છું, હું સદા બધા ભૂતોમાં નિવાસ કરું છું। અધ્યાય 36 સમાપ્ત। बोलो श्री रामचंद्र भगवान की जय।